શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 37મો પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે મહામુનિ, માં ભક્તિદેવી ભગવાન શ્રી હરિકૃષ્ણનું ધ્યાન કરતા કરતા કઈ ગતિને પામ્યા? ત્યાર પછી ભગવાન શ્રી હરિકૃષ્ણે શું કર્યું? આ સર્વ વૃત્તાંત મને સંભળાવો. રાજાનો પ્રશ્ન સાંભળી અત્યંત ખુશ થયેલા સુવ્રત મુનિ કહે છે, હે ભૂપ, માં ભક્તિદેવી ધ્યાનાવસ્થામાં હતા તેવામાં સંવત 1848ના કારતક સુદ 10મી તિથિનું પરવઢ થયું. સૂર્યનારાયણ ઉદય થવાની તૈયારી કરતા હતા તે સમયે શ્રીહરિએ ઠંડા જળથી સ્નાન કરી આહ્નિક વિધિ કરવા અગ્નિશાળામાં પ્રવેશ કર્યો. આ બાજુ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિના ધ્યાનપરાયણમાં ભક્તિદેવીને ધ્યાન પહેલાં પોતાની દ્રષ્ટિ આગળ પોતાના પુત્રરૂપે બ્રહ્મચારીના વેશમાં જેવા ભગવાન શ્રી હરિકૃષ્ણને જોયા હતા તેવાને તેવા જ ધ્યાન કરતા હૃદયકમળમાં આવિર્ભાવ પામેલા ભગવાન શ્રીહરિના દર્શન થયા. હે રાજન, માતાના હૃદયમાં પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ પ્રસન્ન મુખચંદ્રની દિવ્ય કાંતિથી શોભી રહ્યા છે. કમળની પાંખડીની સમાન વિશાળ બંને નેત્રો વિલસી રહ્યા છે. બે ભુજાવો અને રમણીય અંગોએ યુક્ત તેજસ્વી શ્યામસુંદર કાયા મનને ખેંચી રહી છે. બ્રહ્મચારીના વેશમાં શ્વેત કૌપિન ઉપર શ્વેત આચ્છાદન વસ્ત્ર અને ઉપરનું શ્વેત વસ્ત્ર પરિધાન કરી વિરાજી રહ્યા છે. મસ્તક ઉપર વાંકડિયાળા પાતળા કાળા કેશ એક સૂક્ષ્મ વસ્ત્રના ખંડથી બાંધ્યા છે. ડાબે ખભે શ્વેત યજ્ઞોપવિત ધારણ કરી છે. જમણા હાથમાં તુલસીની જપમાળા ફેરવી રહ્યા છે. સુંદર મનોહર શંખસરીખા કંઠમાં સૂક્ષ્મ મણકાવાળી તુલસીની બેવડી કંઠી શોભી રહી છે. બ્રહ્મચારી હોવાથી પાંચ જગ્યાએ વિશાળ ભાલ, કંઠ, હૃદય અને બંને ભુજાઓ ઉપર કાશ્મીરી કુમકુમના ગોળ ચાંદલાએ સહિત શોભાયમાન ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કર્યા છે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના સ્વરૂપનું દર્શન કરતા કરતા મા ભક્તિદેવીને દેહ, ઇન્દ્રિયો, મન, પંચપ્રાણ અને સત્વાદી ત્રણ ગુણથી જુદા અને એ દેહાદી સર્વેને ચેતનવંતા કરનારા પોતાના પ્રકાશમાન આત્મસ્વરૂપનું દર્શન થયું. તે સત્તામાત્ર પોતાનો આત્મા અક્ષર બ્રહ્મની સાથે એક ભાવને પામેલો છે એવું પણ ભક્તિમાતાને જોવામાં આવ્યું. ત્યાર પછી અક્ષર બ્રહ્મના તેજની સાથે એકતા પામેલા પોતાના આત્મસ્વરૂપમાં સાક્ષાત શ્રીહરિના દિવ્ય દર્શન થયા. આ પ્રમાણે પહેલેથી જ નિશ્ચયપૂર્વક પોતાના પુત્ર શ્રીહરિને સાક્ષાત શ્રીકૃષ્ણ નારાયણ ભગવાન તરીકે જાણતા માં ભક્તિદેવીને શ્રીહરિએ પોતાના અલૌકિક દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું અને ભક્તિમાતા પણ આશ્ચર્યપૂર્વક અલૌકિક દિવ્ય શ્રીહરિના દર્શન કરવા લાગ્યા. કોટી કોટી કામદેવને પણ લજ્જા પમાડે તેવી શરીરની લાવણ્યતા શોભી રહી છે. નવીન મેઘની સમાન શ્યામસુંદર શરીર વિલસી રહ્યું છે. આવા સુંદર શરીરના પ્રત્યેક અંગોમાંથી નીકળતી કોટી કોટી ચંદ્રમાઓની કાંતિની સમાન દિવ્ય કાંતિ ચારે બાજુ પ્રસરી રહી છે. શુદ્ધ સુવર્ણ સમાન ઉજ્જવલ વસ્ત્રો પરિધાન કર્યા છે. કેડમાં બાંધેલી રત્નજડિત કટી મેખલાથી મનોહર લાગે છે. મસ્તક ઉપર મયૂર પીંછનો મુગટ ધારણ કર્યો છે. કાનમાં મકરાકાર કુંડળ ધારણ કર્યા છે. કંઠમાં કૌસ્તુભમણિ શોભી રહ્યો છે. કંઠમાં મોતીઓની માળા વિલસી રહી છે. તેમાં પણ કંઠમાં ધારેલી વૈજયંતી માળા અતિ મનોહર લાગે છે. બંને હાથમાં સુવર્ણના કડા, પોંચી અને બાજુબંધ બાંધ્યા છે. ચરણમાં ઝાંઝર પહેર્યા છે. 15 વર્ષની કિશોર અવસ્થા વહાલ ઉપજાવે છે. સુંદર નેત્રો પ્રેમ વરસાવી રહ્યા છે. નટવરના જેવા સુંદર વેશે શ્રીહરિ શોભી રહ્યા છે. વિશાળ ભાલમાં સુંદર ચંદનની અર્ચા મનને આકર્ષે છે. અનેકવિધ પુષ્પોના હાર તોરા અને ગુચ્છને ધારણ કર્યા છે. બે હાથે હોઠ ઉપર મુરલીને ધારણ કરી મધુર સ્વરે વગાડી રહ્યા છે. અહો, આશ્ચર્યકારી જેમનું દર્શન છે એવા સાક્ષાત શ્રીકૃષ્ણના રૂપમાં પોતાના પુત્રના દર્શન કરી ભક્તિમાતા અતિશય આનંદમાં આવી પ્રણામ કરવા લાગ્યા. પ્રણામ કરી ઉપર ઉઠીને ફરી સામે જોયું તો પૂર્વની માફક જ પુત્રરૂપ વર્ણિવેશ સ્વરૂપે જ શ્રીહરિના ભક્તિમાતાને દર્શન થયા છે. ત્યાર પછી ફરી પુત્રરૂપ પરમાત્મા શ્રીહરિને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. ભક્તિમાતા કહે છે, હે પ્રભુ, તમે જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિ અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવામાં રાત્રિના અંધકારને દૂર કરનાર સૂર્યની સમાન અતિ તેજસ્વી છો. તમને એકાંતિક ધર્મ અતિશય વહાલો છે, તેથી તેનું રક્ષણ કરવા અને વાલા ભક્તોનું રક્ષણ કરવા માટે તમે વરાહ આદિ અનેક અવતારોને ધારણ કર્યા છે અને અત્યારે પણ કલિયુગ અને અધર્મના બળથી વૃદ્ધિ પામેલા અસુરોના સમૂહ થકી સાધુ, દેવતા, બ્રાહ્મણ, ગાય અને ધર્મનું રક્ષણ કરવા માટે અતિશય કરુણા કરીને મારે ઘેર તમે પ્રગટ થયા છો. એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા વર્ણિવેશે વિચરતા આપને હું નમસ્કાર કરું છું. અક્ષર, કાળ, માયા આદિના નિયંતા અને ભક્તોના દુઃખ હરી હરિ એવા નામને સાર્થક કરનારા તમને હું નમસ્કાર કરું છું. હે હરિ, તમે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, શિવ અને મેઘ તેના મિત્ર છો, અર્થાત પૃથ્વીના જેવી ક્ષમાવાળા છો, જળ જેવા નિર્મળ છો, અગ્નિ જેવા અજેય છો, વાયુની જેમ સર્વને સુખકાર છો, આકાશ જેવા નિર્લેપ છો, સૂર્ય જેવા પ્રતાપી છો, ચંદ્રની જેમ સર્વના પોષક છો, શિવજીના જેવા પરોપકારી છો અને મેઘની જેમ સર્વને પ્રાર્થના કરવા યોગ્ય છો. અને વળી તમે સાચા સંતોમાં અતિશય સ્નેહ રાખનારા છો. આગળ કહેલા આત્મનિષ્ઠાદી 75 સાધુઓના ગુણોથી તમે સંપન્ન છો, અર્થાત અત્યારે એકાંતિક ભક્તની સ્થિતિમાં વર્તી રહ્યા છો. એવા હે હરિ, તમારી વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે એકાંતિક ધર્મને ધારણ કરનારા, હે ધીર, હે પોતાના આશ્રિતજનોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપનારા, હે બંને હસ્ત વડે વરદાનની મુદ્રા અને અભયની મુદ્રાને ધારણ કરનારા તથા જીવાત્માઓના અંતરમાં પડેલા અનાદિકાળના સંચિત પાપના સમૂહોને બાળી નાખવામાં દાવાનળની સમાન સમર્થ નામવાળા તથા ગાય, પૃથ્વી, દેવતા, બ્રાહ્મણ અને સાધુજનોનું રક્ષણ કરનારા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે પાખંડીઓના સમૂહનું પ્રબળ અને પ્રમાણિત વાક્યોથી ખંડન કરવામાં બુદ્ધિમાન હે શ્રીહરિ, તમે અગણિત ભક્તજનોને ગોલોકધામની પ્રાપ્તિ કરાવનારા છો તથા ભક્તજનોએ ઈચ્છિત અખિલ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવવામાં પણ સમર્થ છો. એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે હરિ, તમે પૃથ્વી પર હિંસાવર્જિત યજ્ઞોનું પ્રવર્તન કરનારા છો, દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મને કરનારા છો તથા સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત ભક્તિનો બોધ આપનારા છો, સદાય શુદ્ધ સ્વરૂપ છો, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા છો, સનત સુજાતમાં કહેલા ધર્માદિ 12 મહાવ્રતોનું પાલન કરનારા છો, અંતઃકરણને વશ કરી શાંત વર્તો છો અને ચક્ષુ આદિક ઇન્દ્રિયોનું દમન કરનારા છો. એવા હે હરિ, તમારે વિશે મારી બુદ્ધિ અચળ રહો. વળી હે પ્રમાણિક વચનો માટે શ્રીમદ ભાગવતાદિ શતશાસ્ત્રનો આશ્રય કરનારા, हे जितेंद्रिय, हे सदाय सत्य स्वरूप, हे माधव, हे हरि, तमे साधु अने ब्राह्मणनो पूजन करनारा छो, अथवा साधु अने ब्राह्मणों तमारो पूजन करे छे एवा तमे छो, तमे धर्ममां अतिशय श्रद्धावाळा छो, तमे सदाय स्वस्वरूपनी स्थितिमां अचळ रहेनारा छो, तथा पृथ्वी पर अष्टांग योगनी कळानी प्रवृत्ति करशो एवा हे हरि, तमारे विषे मारी बुद्धि अचळ रहो। वळी हे हरि, तमे दंभथी लोकोने छेतरवा माटे वैदिक मार्गने ग्रहण करनारा असुर गुरुवो अने असुर राजाओना विनाश माटे कोई अंग्रेज गवर्नरना अंतःकरणमां प्रेरणा करवामां कारणभूत बनशो, तथा करुणाथी विश्वना सकल जीवात्माओनुं माता पितानी जेम पालन पोषण करनारा हे हरि, तमारे विषे मारी बुद्धि अचळ रहो। वळी हे हरि, तमे अणिमादि ऐश्वर्य, सार, विनय, प्रतिभा, निर्दोष विद्या, तप, नीतिमत्ता, धर्ममां दृढ़ाव, दानशीलता वगैरे सद्गुणों थी सदाय संपन्न छो, अनेक प्रकारना महापुरुषना शुभचिह्नों थी युक्त होय सौम्य मूर्ति ने धारण करनारा हे हरि, तमारे विषे मारी बुद्धि अचळ रहो। हे हरि, तमे पूर्णिमाना चंद्रनी समान सुंदर मुख कमळवाळा अने कमळना पत्रनी समान विशाळ नेत्र कमळवाळा छो, तथा सुंदर वस्त्र तथा सुंदर आभूषण द्वारा सुंदर दर्शनीय वेशने धारण करनारा छो, तेमज मंद मंद हास्ययुक्त मधुर दृष्टिथी समस्त जीवोना दैन्यने अर्थात गरीबीने हरि सुखी करनारा छो, एवा हे हरि, तमारे विषे मारी बुद्धि अचळ रहो। सुव्रत मुनि कहे छे, हे राजन, आ प्रमाणे नित्यक्रममांथी परवारी पोतानी आगळ आवीने बैठेला पोताना पुत्र भगवान श्रीहरिनी माँ भक्तिए भूत वर्तमान अने भविष्यमां थनारा चरित्रोने भगवत कृपाथी याद करीने स्तुति करी विराम पाम्या। त्यार पछी श्रीहरिना स्वरूपमां मन स्थिर थयुं अने अनादि अज्ञानरूप मूल मायानी निवृत्ति थई। आ रीते भक्तिमाता श्रीहरिना स्वरूपमां मननी वृत्ति स्थिर राखी सदाईने माटे विराम पाम्या। पोताना शरीरनो त्याग थयो तेनी पण तेमने खबर रही नहीं। आ प्रमाणे मनुष्यो जोई न शके ते रीतना पूर्वनी माफक तत्काल दिव्य शरीरने पाम्या। हे राजन, आ प्रमाणे दुर्वासा मुनिना शापथी मुक्त थई भक्तिदेवी दिव्य देहे अति स्नेहपूर्वक पतिदेव धर्मदेवनु निरंतर सेवन करता पतिदेवनी समीपे सदाय निवास करती श्रद्धादी बार पत्नीओनी साथे निवास करवा लाग्या। आ प्रमाणे संवत 1848ना कार्तिक सुधी दशमीना शनिवारे सूर्यदेवे जारे तुला राशिमां प्रवेश कर्यो त्यारे भक्तिदेवी पंचभौतिक शरीरनो त्याग करीने सिद्ध गतिने पाम्या। हे राजन, आ अवसरे भक्तिदेवीनी चारे बाजुए वीटळाईने बैठेला सर्वे संबंधी जनोए चेतनाए रहित तथा प्राणना संचारे रहित नाड़ी जोई त्यारे माँ भक्तिए शरीरनो त्याग कर्यो छे ए प्रमाणे सव्ये जाण्यु। तेथी रामप्रताप वगैरे त्रण पुत्रो अने संबंधीजनो भक्तिमाताना गुणोने याद करी अत्यंत रुदन करवा लाग्या। ते समये पिता धर्मदेवे जे जन्मे तेनो मृत्यु निश्चित होय छे, आजे काले वर्षे के 100 वर्षे पण एक दिवस सौने निश्चय जवानो ज छे। आ प्रमाणेनी लौकिक गतिनो बोध आपी पुत्रादि सौने आश्वासन आप्यो। त्यार पछी धर्मने जाणनारा धर्मदेवे शास्त्रोक्त विधिने अनुसारे तथा धन आदिकनी शक्तिने अनुसारे मोटा पुत्र रामप्रताप भाई पासे भक्तिदेवीनी और्ध्वदेहिक क्रिया करावी। सुव्रत मुनि कहे छे, हे राजन, भक्तिमाता दिव्यगतिने पाम्या पछी बुद्धिमान भगवान श्रीहरि मोटा भाईना पत्नी सुवासिनी देवीने विषे मातृभाव राखी सदाय तेनी अनुवृत्तिमां रहेवा लाग्या अने माना जेवो सन्मान आपी सेवा करवा लाग्या। આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભક્તિમાતા દિવ્યગતિને પામ્યાનું નિરૂપણ કર્યું એ નામે 37મો અધ્યાય પૂર્ણ થયો.